પણ બનારસમાં તો હું રહ્યો છું 2 વર્ષ, એટલે મેં જોયું કે ત્યાંથી ગલીના શેરીના પહેલા છેડા ઉપરથી ગાળો આપતો આવે, અહીંયાથી ગાળો માંડવી શરૂ કરે. આપણને લાગે કે પાસે આવશે ત્યાં સુધી ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે થઈ જશે, બાત ભરીને હંકતા થઈ જાય. આપણને સમજ ના પડે કે ચિંકર્મ કિમ કર્મે થી કવ્યો ક્ષેત્ર મોહિતા, ગાળો આપતા આવી રહ્યા હતા ને આ શું થયું હશે. એટલે એ બધું કેમ પહોંચાય, કોઈકને ગાળો આપીને જુઓ ના પહોંચાય. પણ જો અતિશય સૌહાર્દ ભાવ હોય તો ગાળો એ પહોંચાય એ રીતે, અને જો સૌહાર્દ ન હોય અને કોઈ આપણને સન્માને આપે ને તો એ આપણને લાગે કે કઈક જેવો પાછળ કરે છે, જેવો બદમાશ છે, બહુ વધારે ચૂકે છે. એટલે બાળક આપણો ગાળો આપે, બાળક આપણો માથા ઉપર બેસે, બાળક આપણને કોઈ ખરી ચૂકતી વાત કહી દે તો આપણને આનંદ જ આનંદ આવે. શા માટે? વસ્તુમાં આનંદ નથી, એ આપણો સ્નેહ એને આનંદ માણી રહ્યો છે. દરેક વાતમાં સ્નેહથી આનંદ માણી શકાય છે. એમ આપણો જે તાદાત્મ્ય ભાવ છે ઈશ્વર સાથે કે ના તું અને હું બંને સાચા, પણ તું અને હું એ બંને ભિન્ન નથી, એક છે. જેમ નરસિંહ મહેતા કહે છે ને કે જુજવે રૂપે અનંત ભાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ ભાસે. એટલે એક જ હેમ, એક જ હેમ. મહાપ્રભુજી એની બહુ સુંદર એક ઉપમા આપે છે કે રાજાનું માથા ઉપર પહેરવાનું મુકટ પણ સોનાનું, રાજાનો બેસવાનો સિંહાસન પણ સોનાનો, રાજાને ફૂંકવાની પીતદાન પણ સોનાની, સરહદ સુવર્ણનું એનું હોય શકે. આપણને લાગે ત્યારે સોનાનું હોય એ કઈ પીતદાનમાં તરીકે વાપરી શકાય, પણ રાજાનું બધું સોનાનું હોય. તેવી રીતે એ કહે છે કે આપણને બ્રહ્મ એ મલ્ટીપર્પઝ છે, આપણે એને બધી રીતે વાપરી શકીએ છીએ, બધી રીતે વાપરી શકીએ છીએ. એ ક્યારે સંભવ હોય બધી રીતે વાપરવું બ્રહ્મને? તમારે ઘરમાં નોકર હોય ને, એ જે કપડા ધોવા આવ્યો હોય એને તમે કહો કે બર્તન માંજો, ન માંજો, એટલે પગાર ક્યાં આપ્યો વધારે? તમે કહો જે બર્તન માંજવા આવે એને કે બુહારી કાઢ, માથું પડી જાય. તમે નક્કી નહોતું કર્યું બુહારી કાઢવાનું, એ મારું કામ નહીં. ડ્રાઇવિંગ કરવા આવ્યો હોય એટલે કહો કે ભાઈ કોઈ દિવસે ગાડી ઘસી દે, કદાચ જાઓ જાઓ બીજો શોધો તમે. પણ ઘરમાં પતિ પત્ની સાથે રહેતા હોય તો બધું કામ કરે જ નહીં. કેમ ન કે બધું કામ કરે તો એ ખોટું ના લાગે, ઘરની ગુહારી કાઢે તો ખોટું ના લાગે, બર્તન માંજે તો ખોટું ના લાગે, કપડા ધોવે તો ખોટું ના લાગે, કપડા ધોતા એ ધોબી ન થાય, ગુહારી કાઢતા એ ગુહારી વાલી ન થાય, બર્તન સાફ કરતા એ ભાંડી ઘટનારી ન થાય, રામા ન થાય, ઢોંડું ન થાય. એટલે જે સ્થિતિ છે તે સ્થિતિ કેમ સંભવે છે? કેવલ એનું જસ્ટિફિકેશન મળશે તમને એક સ્નેહના આધારે. સ્નેહ નહીં હોય, જે દિવસે ભગવાન ન કરે કોઈ દિવસે પતિ પત્ની વચ્ચેનું સ્નેહ ખંડિત થાય, પણ એક વાત સમજાવવા માટે કહી રહ્યો છું કે તમારી પત્ની સાથે તમારું સ્નેહ ખંડિત થાય ને એક વાત કહીને તરત પેલી પિયર ચાલી જશે. એટલે કહેવાનો મુદ્દો એ કે સ્નેહ થકી બધું સંભવે અને સ્નેહ રહિત કશું જ સંભવે નહીં. તે રીતે આપણો પરમાત્મામાં સ્નેહ છે, એક એવો તાદાત્મ્ય ઘટિત સ્નેહ છે કે પરમાત્મા આપણી માટે મલ્ટીપર્પઝ છે. આપણે દરેક રીતે પરમાત્માને વાપર્યો છે. પરમાત્માનું વિજ્ઞાન આપણું એટલું સમૃદ્ધ વિજ્ઞાન છે, એમાં દરેક રૂપ પરમાત્માના આપણે ત્યાં મળશે. પરમાત્મા આપણે ત્યાં, એક બહુ સુંદર વાત મેં સાંભળી હતી, ગીત ગોવિંદના સાઉથના એક મોટા વિદ્વાન હતા, એમણે ગીત ગોવિંદની પુસ્તક પોતાના એક ફ્રેન્ચ મિત્રને આપી. બીજા દિવસે એને ગીત ગોવિંદ ચોપડી લાવીને પાછી ફેંકી દીધી, કે છે આમાં એરોટિસિઝમ સિવાય બીજું કશું જ નથી, બધું શૃંગાર શૃંગાર કામ, ભગવાનના નામે બધી કામ લીલાઓ વર્ણિત થઈ છે. એને કહ્યું રોટન બધું. એટલે મેં સાઉથ ઇન્ડિયન જે વિદ્વાન જેને આપી એને બહુ સુંદર લખ્યું, કહ્યું છે તે વખતે કહ્યું કે વાત ખરી છે, કેમ કે તમારે ત્યાં ઈશ્વર સાથેનો સંબંધ એક જ જાતનો છે કે હું પાપી અને તું ક્ષમાદાતા, હું બગડેલ દીકરો અને સુકૃત્ય પિતા, તે સિવાયનો બીજો રિલેશન છે નહીં. એટલે આમાં તમને કેવલ કામશાસ્ત્ર લાગે, કેવલ ઇરોટિસિઝમ લાગે, એમાં કશું ખોટું નથી. પણ અમારે ત્યાં એવું નથી. અમારે ત્યાં કોઈક વખતે ઈશ્વરને યશોદા હાથ બાંધીને પીટાઈ પણ કરે છે, કોઈક વખતે ભીષ્મ એને હરાવી પણ દીધો છે, કોઈક વખતે અમે હારી જઈએ, કોઈક વખતે અમે ઈશ્વરના બાપ નંદના રૂપે, કોઈક વખતે ઈશ્વર અમારો બાપ જગત પિતા રૂપે, કોઈક વખતે ઈશ્વર અમારી માં કાળી અથવા દેવી રૂપે, યમુના રૂપે, કોઈક વખતે ઈશ્વરની અમે બા બની જઈએ યશોદા રૂપે. અમારા બધા જાતના સંબંધ છે. તમેવ માતા કે પિતા તમેવ, તમેવ બંધુષ્ટ તથા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણં તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ, એ કહેવાનો આપણો સામર્થ્ય છે. શા આધારે? કે આપણને ઈશ્વરમાં સ્નેહ છે. આપણે દરેક કામમાં એને વાપરી શકીએ છીએ. કે જેને પિતાની ગરજ હોય તે ઈશ્વરમાં પિતા શોધી શકે છે, જેને માતાની ગરજ હોય. તુકારામ કે છે, વિઠ્ઠલ માજી માવલી, વિઠ્ઠલ મારી માવલી છે, માતા છે. શા માટે? જેને બાની ગરજ હોય એને વિઠ્ઠલમાં બા મળી જાય. બધા બધા રૂપ ઈશ્વરમાં મળે. ભગવાન ભાગવતમાં બહુ સુંદર કર્યું છે, યદ્ય ધ્યાત મૃગાય વિભાવયસ્તિ તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય ત્વં ભાવયોગ પરિભાવિત તત્ સરોજ આસ્તે સુતેક્ષિત પતો નન્નાથ પુંસામ યદ્ય ધ્યાત મૃગાય વિભાવયસ્તિ તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. એટલે જે જે વિભાવનાથી અમે જેવી જેવી રીતે અમે તારી વિભાવના કરીએ, તેવો તેવો રૂપ ખરેખર તું ધારણ કરવા માટે સમર્થ છે. તત્તદ વપુ પ્રણય છે સદનુગ્રહાય, તેવા તેવા વપુનું તું પ્રણયન કરવામાં સમર્થ છે. તું સમર્થ છે એટલા માટે અમે બધી જાતની વિભાવના કરી શકીએ છીએ કે અમે બધી જાતની વિભાવના કરી રહ્યા છે, તેથી તું સમર્થ છે. ખરી વાત એ છે, અન્યોન્યાશ્રિત છે. આપણે પુષ્ટિ ભક્તિનો રૂપ સમજશો તો ખ્યાલમાં આવશે કે પુષ્ટિ થકી ભક્તિ અને ભક્તિ થકી પુષ્ટિ. જો એક સામાન્ય રીતે સમજો તો ખ્યાલમાં આવે કે પાણી વરસે નહીં તો નદી વહે ખરી? ન વહે. નદી વહે નહીં તો સમુદ્રમાં ભરાય ખરી? ન ભરાય. સમુદ્રમાં ભરાય નહીં તો વાદળા થાય ખરા? ન થાય. વાદળા ન થાય તો પાણી વરસે ખરું? ન વરસે. એટલે ભગવાન કહે છે, એવમ પ્રવર્તિત ચક્રમ નાનું વર્તયતી હય અઘાયુરિન્દ્રિયા આરામો મોઘમ પાર્થસ્ત જીવતી. એક ચક્ર છે પુષ્ટિનો, ભક્તિનો, ભક્તિનો, પુષ્ટિનો. ભક્તિ રૂપે એ સરિતા વહી રહી છે, કૃપા સાગરમાં મળ પર્યવસિત થઈ રહી છે. કૃપા સાગરમાંથી પાછા કૃપાના વાદલા ઉભરાઈ રહ્યા છે, એ પાછા ક્યાંક વર્ષી રહ્યા છે, કોઈકના હૃદય ઉપર, કોઈકની બુદ્ધિ ઉપર, કોઈકની અહંકાર ઉપર, કોઈકના દેહ ઉપર, કોઈકની કૃતિ ઉપર. ને વર્ષીને પાછી સરિતા વહી રહી છે. ક્યાંક જ્ઞાનની સરિતા વહી રહી છે, ક્યાંક ભક્તિની સરિતા વહી રહી છે, ક્યાંક કર્મની સરિતા વહી રહી છે. એ સરિતા પાછી કૃપા સાગરમાં લીન થાય છે, પાછા વાદલા ઉભા થાય છે એનાથી. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતી હય અઘાયુ ઇન્દ્રિયા રામો. આ ચક્રને બ્રેક કરવાનું કદી વિચારતા નહીં. આ ચક્રને ચાલવા દો. એ ચક્ર ચાલતો રહેશે તો એમાં બધાનું સ્વાદ છે, જીવનનું સ્વાદ છે. અગર તમે અઘાયું નહીં થાવ, તમે તમારું જીવન મોઘ નહીં થાય, સ્વસ્થ સ્વસ્થ જીવન થશે. એટલે જે ચક્ર છે ભક્તિનો, કૃપાનો, કૃપાનો, ભક્તિનો, જ્ઞાનનો, કૃપાનો, કૃપાનો, જ્ઞાનનો, કૃપાનો, કર્મનો, કર્મનો, કૃપાનો, એ ચક્રને ચાલતા રહેવા દેવામાં દરેક માર્ગનું સૌષ્ઠવ રહેલું છે. એવમ પ્રવર્તિતં ચક્રમ નાનું વર્તયતિ હય. એટલે તે હિસાબે પરમાત્મા સર્વાકાર છે, તેથી આપણે સર્વરૂપે આપણે એને સ્નેહ કરી શકીએ છીએ. આપણે સર્વરૂપે સ્નેહ કરી શકીએ છીએ, તેથી પરમાત્મા સર્વાકાર છે. એવમ પ્રવર્તિતં ચક્રમ નાનું વર્તયતિ હય અઘાયુર ઇન્દ્રિયા રામો મોઘમ પાર્થસ્ત જીવતી. આપણે એને બ્રેક કરવા માંડીએ, આપણને એમ લાગે કે ના ના, આપણે કલ્પના કરી ને તેથી પરમાત્મામાં રૂપ આવ્યો, તેથી રૂપ મિથ્યા હોવું જોઈએ. અરે, કલ્પના કરવી એક જુદી વસ્તુ છે. ચિત્રકાર કલ્પના કરે, પણ જે વખતે કેનવાસ ઉપર એને પોતાની કલ્પનાને ઉતારી દીધી, તે વખતે પછી પ્રાઇવેટ નથી રહી જતી, પછી પબ્લિક થઈ જાય. વાત ખાલી કેનવાસ, ખાલી કલ્પના જે આપણા ખોપડીમાં થતી હોય છે તે, એ બંને થી પૃથક છે કલ્પના ના રંગ થી રંગાયેલો કેનવાસ. આ આની વ્યાખ્યા આપણે કેનવાસની વ્યાખ્યા આપણે એમ ન કરી શકીએ. ઘણા લોકોને ખોટી ટેવ હોય છે, કોઈ વસ્તુ એમને સામે મૂક, મને પણ હતી બચપનમાં, કોઈ રમકડું મારી પાસે આવે તો મને સૌથી પહેલા ઈચ્છા થતી કે કેટલા પાર્ટ એના છૂટા થાય તે વખતે છૂટા કરી દઉં, અને છૂટા કરી દે તો પછી જોડવાનું તો મને આવતું નતું તે વખતે. મને લાગતું કે ખેલોના બધા રમકડા એવા કાચા જ હોય છે મારા મનમાં, એવી બચપનથી છૂટા કરીને જાઉં પછી એવી ગ્લાની ભરાઈ જતી, પણ પાકા ખેલોના નથી આવતા. પણ રમકડા આવે તેની સાથે રમવાનું ભણજાને શા માટે વૃત્તિ નહીં હતી, કઈક હશે મનમાં કૌભાંડ મારે, પણ કઈક કૌભાંડ હતું એવું કે રમકડા આવે તે વખતે રમવાની મને ઈચ્છા ન થાય, જેટલા પાર્ટ છૂટા થતા હોય એટલે વખતે છૂટા કરી દઉં, પછી મન થાય કે આમાં રમવા જેવું કશું રહી નહીં ગયું, છૂટા થઈ ગયા પાર્ટ. તેનો એવો દુષ્પરિણામ થયો કે પછી મને રમકડા ગમવા જ બંધ થઈ ગયા, બધા રમકડા છૂટા થઈ જતા હોય છે, રમી શકત જ નથી. પણ બહુ પાછળથી મને ખ્યાલ આવ્યો કે ખરાબી રમકડામાં નહોતી, ખરાબી મારામાં હતી, કે હું દરેક રમકડાના જેટલા પાર્ટ છૂટા થાય જે ફર્સ્ટ એટલે પેલું હાથ મળ્યું નહીં પહેલવાન જેમ મરોડી દે ને હાથ, રમકડો આવ્યો હાથમાં અને બધા પાર્ટ છૂટા કરી દેતો, પછી રમવાનું કશું રહી જતું નહીં. એટલે રમકડાની જે ખૂબસૂરતી છે, રમકડાનો જે સદુપયોગ છે, તે કદી હું મારા બાળકપણમાં કરી શક્યો જ નહીં, એવું એક કઈ કૌભાંડ હતું મારા મનમાં. પણ ખરેખર એવું દાર્શનિકોના, કેટલા બધા દાર્શનિકોના મનમાં એવું કૌભાંડ હોય છે કે જે કોઈ કન્સેપ્ટ એમની સામે મૂકીએ એના બધા પાર્ટને છૂટા કરી દે, અને પછી કે આ તો જો ત્યારે કશું છે જ નહીં આમાં, તમે છૂટું કરી દીધું બધું, પછી રહે છે ક્યાં આમાં? એક ફૂલ આપો ગુલાબનું, સુંદર સુગંધિત સુરમ્ય ફૂલ આપો, એના પાંદડા પાંદડા છૂટા કરી દો, કહી દો આ પાંદડો છે, આમાં ક્યાં ગુલાબ છે, એક એક પાંદડાને ખોલીને છૂટા કરી દેશો તો ક્યાંય ગુલાબ કરવાનો નથી, કઈ દંડફળ રહી જશે હાથમાં, તે ગુલાબ નથી પાછો. એટલે એક એક પાંદડાને છૂટા કરી દો, એમાં ગુલાબ તમને ક્યાંય જડવાનો નથી. એક એક કેનવાસ નો પર જે રંગ આપણે ચીતર્યા હોય આર્ટિસ્ટે, એ કેટલા ઉમળકાથી ચીતર્યા હોય, એક એક રંગને પહોંચતા જાઓ, આ તો પીળો રંગ છે, આ તો લીલો રંગ છે, આ તો હરે રંગ છે, બધા રંગને પૂછો ને પછી પૂછો બતાવો અમે આમાં ક્યાં પેઇન્ટિંગ છે, અરે બાપા પેઇન્ટિંગ ક્યાંથી રહેશે, એમાં રંગ તો બધા પહોંચી કાઢ્યા તમે, એટલે રંગ બધા પહોંચી નાખો પછી પૂછો છો કે પેઇન્ટિંગ ક્યાં છે, એટલે પેઇન્ટિંગ મીઠા થઈ ગઈ, રંગ પહોંચ્યા પછી પેઇન્ટિંગ કેવી રીતે મીઠા થઈ ગઈ, તમે પહોંચ્યા શા માટે, પેઇન્ટિંગની જે હકીકત છે એ નથી રંગમાં, નથી કેનવાસમાં, પેઇન્ટિંગની હકીકત બહુ કોમ્પ્લિકેટેડ હકીકત છે, આર્ટિસ્ટનો ભાવ, આર્ટિસ્ટે રંગેલા ચિત્રો અને કેનવાસ ત્રણેયનું જ્યારે સંયોજન થાય છે એક તત્વ રૂપે, તેમાં પેઇન્ટિંગની હકીકત ઉભરે છે. એ હકીકતને સમજવાની આપણી વૃત્તિ નથી હોતી જે વખતે, તે વખતે બધા રંગ પહોંચી જઈએ કે એકા તો ખોટું છે બધું. એટલે મારા હૃદયમાં જેવું કૌભાંડ હતું તેવું જ કઈ કૌભાંડ આપણને લાગે. એટલે ખરેખર વસ્તુ પેઇન્ટિંગમાં કશી ઉણપ નથી, પણ પેઇન્ટિંગની જે હકીકત છે એ કેનવાસની હકીકત નથી, પેઇન્ટિંગની જે હકીકત છે તે ચિત્રકારના મનની કલ્પના નથી, પેઇન્ટિંગની હકીકત એ બંનેથી જુદી એક નોખી હકીકત છે, જે હકીકતને શ્રી મહાપ્રભુજી ભાવાત્મક કહે છે. ચિત્રકારનો ભાવ છે જે કેનવાસ ઉપર સ્થાપિત થઈ રહ્યો છે, એ યથાર્થ છે, એ મિથ્યા નથી, એ કલ્પનાથી નોખો છે. કલ્પના ક્યારે કહેવાય? કે જ્યારે એને અવલંબન ન હોય બહાર તો કલ્પના કહેવાય, પણ જે વખતે કેનવાસનું અવલંબન મળ્યું એને તે વખતે કલ્પના નથી રહી જતી, તે વખતે એ અતિ યથાર્થ થઈ જાય છે, સુરરિયલ થઈ જાય છે, રિયાલિટી કરતા વધારે રિયલ થઈ જાય છે, અથવા અભાવ રિયાલિટી છે એનો કન્સેપ્ટ. રિયાલિટીમાં એની આપણે એનાલિસિસ નથી કરી શકતા કે આ રિયલ છે કે આઈડિયલ છે, એ બંનેથી ઉપર કશું શું રિયલ છે, અતિ યથાર્થ છે કે જેની આપણે રિયાલિટીમાં અને આઈડિયાલિટીમાં એટલે હકીકતમાં અને કલ્પનામાં એની વ્યાખ્યા નથી કરી શકતા, એનાથી ઉપર એક ભાવાત્મક યથાર્થ છે જે કેનવાસ ઉપર વ્યક્ત થઈ રહ્યો છે. એક સિતારમાં જ વાગતો હોય રાગ, એના એક એક તાર તોડી દો, એક એક સ્વરોને